यम ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवे वेदे साङ्गपदक्रमोपनिषदेर्गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः अनंत कोटि ब्रह्मांडना पति सर्वना अंतर्यामी सर्वना करता अपना इष्टदेव भगवान श्री स्वामीनारायण अक्षरधाम मा भगवान ने दिव्य मूर्ति नु सुख लई रहेला अपना ऊपर जेमनी अनन्य करुणा कृपा छे એવા પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આપણા અધ્યાત્મ જીવનના દીવાદાંડી રૂપ પૂજ્યપાદ ગુરુ મહારાજ ગુરુકુલ પરિવારના તમામ બ્રહ્મનિષ્ઠ વંદનીય પરમહંસો તથા આ કથાવાર્તાના લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. ક્રીડા મધ્ય પ્રકરણના 66મા વચનામૃતમાં મહારાજે કહ્યું, ભગવાનને પામવાનું એક જ સાધન છે, એ છે આશ્રય શરણાગતિ. જે ભગવાનના શરણે આવે છે તેને કાળ કર્મ માયા એ બંધન કરી શકતા નથી. પ્રથમના 33મા વચનામૃતમાં મહારાજે કહ્યું, ભગવાનને રાજી કરવાના ઘણા સાધનો છે, એમાં ભગવાનને રાજી કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન ભગવાનનો આશ્રય છે. જે ભગવાનને આશ્રય આવે છે એનું ભગવાન સર્વ પ્રકારે રક્ષણ કરે છે. યોગક્ષેમમ વહામ્યહમ. આંતરિક દોષો થકી, કામ ક્રોધ લોભ આદિ શત્રુઓ થકી ભગવાન આપણું રક્ષણ કરે છે. પ્રથમના 77મા વચનામૃત અનુસાર જે ભગવાનના આશ્રય આવે છે, ભગવાનની ઉપાસના કરે છે, તેમ એનામાં ભગવાનના કલ્યાણકારી ગુણો એ આવતા જાય છે. આ તમામ મુદ્દાઓ ઉપર આપણે ગત કથામાં શ્રવણ કર્યું હતું. આજે ભગવાનનો શરણાગત કેવો હોવો જોઈએ? ઘણા ભક્તોને એવો પ્રશ્ન થયો હશે કે આપણે તો ભગવાનના શરણે આવ્યા છીએ, સંતો પાસેથી વર્તમાન ધારણ કરી સત્સંગની દીક્ષા લીધી છે. સત્સંગના નિયમોને પણ આપણે પાલન કરીએ છીએ. તો પછી આમાં જેમ કહ્યું, શાસ્ત્રમાં જેમ કહ્યું છે કે જે ભગવાનના શરણે આવે છે તેના ભગવાન સર્વ પાપનો નાશ કરે છે, ભગવાન આંતરિક અને બાહ્ય દોષો થકી રક્ષા કરે છે, એનામાં ભગવાનના કલ્યાણકારી ગુણો આવે છે, તો આવું બધું થતું હોય એવું લાગતું તો નથી? ઘણી વખત ભક્તોને વ્યવહારિક, સાંસારિક, શારીરિક, માનસિક પ્રશ્નો સતાવે ત્યારે જો ભગવાનને પ્રાર્થના કરે અને ભગવાન ખરેખર પરીક્ષા લેવા માંગતા હોય અને ભગવાન સારું ન કરે, ત્યારે ઘણા ભક્તોને આવો મનોમન નિશ્ચયમાં અનિશ્ચયપણાનો સહેજ ઘાટ પણ થઈ જતો હોય. પણ ખરેખર ભગવાન કે ભગવાનના આ શરણાગતિના મહિમામાં કોઈ ખામી નથી. ખામી છે કેવળ ને કેવળ આપણા ભાવમાં, આપણી શરણાગતિમાં. આપણી શરણાગતિ કેટલી પ્રબળ છે, આપણે ભગવાનના કેવા શરણાગત આશ્રિત છીએ, એને આધારે એ શરણાગતિના લાભ આપણને થાય છે. હા, ભગવાન પરમ કૃપાળુ છે, દયાળુ છે, એટલે અમુક લેવલ સુધી તો આપણા ઉપર ભગવાનની કૃપા સતત છે જ. પણ જે અમુક આપણે જે શાસ્ત્રોમાં ભક્તોના પ્રસંગો સાંભળીએ છીએ, એવી રક્ષા એવા પ્રકારનું આપણા જીવનમાં નથી થતું, તો કારણ એ શરણાગતિની ખામી છે. તો એ શરણાગત ભક્ત એનું માપદંડ શું? શરણાગત ભક્ત હોય એના લક્ષણ શું? એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. એ પહેલાં એક વાત યાદ આવે છે, એ વાત ઉપર થોડી કમથી આપણે ચર્ચા કરી લઈએ, પછી આ લક્ષણ ઉપર જઈશું. આપણે શરણાગતિનો ખૂબ મહિમા સાંભળો. શરણાગતિના આટલા આટલા આટલા ભાવો છે. ગીતા, ભાગવત, રામાનુજ સંપ્રદાય, આપણા મહારાજના વચનામૃતો, આ બધામાં શરણાગતિનો અપરંપાર મહિમા કહ્યો છે. સર્વશાસ્ત્રનો એક સૂર છે, પણ શરણ્ય કોણ, કોની શરણાગતિ સ્વીકારવી, એ પ્રશ્ન પણ એટલો જ અકબંધ છે. હા, આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રય આવીને બેઠા છીએ, એટલે એ તો આપણા બહુ મોટા ભાગ્ય છે જ. એ તો એનું વર્ણન ન થઈ શકે, એનો મહિમા આપણે મુખથી ગાન ન કરી શકીએ, એટલા મોટા ભાગ્ય આપણા છે. છતાંય એક જિજ્ઞાસુ તરીકે, એક મુમુક્ષુ તરીકે આપણે કોનો આશ્રય સ્વીકારવો કે જેથી આપણું મોક્ષ, આપણું કલ્યાણ એમાં કોઈ વિઘ્ન ન આવે, એની પણ આપણે થોડીક ચર્ચા, ચિંતા, વિચારણા કરવી જોઈએ. અને આજે પણ ભગવાન, ભગવાનના અવતારો, સંપ્રદાય, સંપ્રદાયના વિભાગો ઘણા બધા છે. એવી જ રીતે આજે સંતોમાં પણ ઘણા બધા પ્રકારો છે. કોના શરણે જવું, ક્યાં જવું, કોની પાસે શરણાગતિ સ્વીકારવી, કોની પાસે રહી અને આપણા જીવનનું કાંડું સોંપવું, આવા ઘણા બધા પ્રશ્નો એ આપણી વચ્ચે ઊભા છે જ્યારે આપણે શરણાગત થવાના પહેલા સ્ટેપમાં છીએ ત્યારે. તો બાબત એક, આશ્રય હંમેશા સર્વસમર્થનો જ કરાય, કારણ કે સમર્થ હોય તે જ આપણને બચાવી શકે. સામાન્ય, આ એક સામાન્ય એક સેન્સ છે કે આપણે કંઈક તકલીફ પડી હોય તો આપણા કરતાં જે આપણી તકલીફને સોલ્વ કરી શકે એની પાસે જઈએ તો આપણી તકલીફ સોલ્વ થાય. ભિખારીને માગવા જવું હોય તો કોની પાસે માગવા જાય? પોતાની જેવો ભિખારી હોય એની પાસે? ના, કોઈક ધનવાન શાહુકાર શેઠ હોય ત્યાં જાય તો કંઈક મળવાની સંભાવના રહે. સલાહ હંમેશા અનુભવીની પાસે જ લેવાય, જેને કાંઈ ગતાગમ ન પડતી હોય વ્યવહાર માર્ગની, અને એની પાસે સલાહ લેવા જાઓ તો તો એ તમને સાચું માર્ગદર્શન ન આપી શકે, કારણ કે એને ખબર નથી અને આપણે પસ્તાવાનું વારું આવે. એક જણો દરિયા કાંઠે બેઠો હતો, બેઠા બેઠા એક દહીંની વાટકી હતી, દહીંની વાટકી લઈ અને દરિયામાં નાખતો હતો. એટલે એના જેવો બીજો માણસ આવ્યો, એ કેલા ભાઈ આ શું કરે છે? એટલે કે આ દરિયામાં છાશ બનાવું છું. શું કરે છે? દહીંની વાટકીમાંથી દહીં દરિયામાં નાખીને દરિયાની છાશ બનાવે છે. એટલે પેલો કેલા તો હાવ મૂરખ છે, કાંઈ ગતાપ ગમ પડતી નથી. આમ હોય કાંઈ આપણને એમ લાગે છે ને કે આ હોશિયાર માણસ એની પાસે આવ્યો. એલા તું તો સાવ મૂરખ છે, તને કાંઈ ગતા ગમ નથી, કાંઈ ખબર પડતી નથી. આટલી બધી છાશ બનાવીશ, પછી આ છાશ પીશે કોણ? હે, આવી રીતે મૂરખ પાસે મૂરખ જાય તો પછી એનું શું ભલું વળે? સમર્થ પાસે સમર્થ જાય તો સમર્થ પાસે અસમર્થ જાય તો એના સામર્થ્યથી આનું કંઈક સામર્થ્ય વધે. એટલે મૂરખ હોય એને સમજુ પાસે જવાય, અસમર્થ હોય એને સમર્થ પાસે જવાય, દીન હોય એને શાહુકાર પાસે જવાય, તો એમ આપણો જીવ છે એ અસમર્થ છે, આપણો જીવ છે એ કંગાળ છે, દીન છે. એને ભગવાન જોઈએ છે તો એવા સમર્થ અને સર્વોપરી જે ભગવાન હોય એની પાસે જવાય તો એનું કલ્યાણ થાય. તો એવા પુરુષોત્તમ નારાયણ કોણ છે? એ તો વિષય જ ખૂબ મોટો છે. એ વિષયની ચર્ચા આમ તો જાહેરમાં અને આવી રીતે મીડિયામાં કરવી એ અતિ અઘરી વસ્તુ છે. એટલે અહીંયા આપણે શબ્દોની મર્યાદા હોવાથી એ વિષયને આપણે ચર્ચા નથી કરતા, પણ ખરેખર જે મુમુક્ષુ છે અને જિજ્ઞાસુ છે એમણે આ વિષય ઉપર ક્લિયારિટી સંતોના પર્સનલ કોન્ટેક્ટ દ્વારા અથવા તો જો પોતાની આંખ હોય, વિવેક હોય, તો સંપ્રદાયના શાસ્ત્રો, સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, મહારાજના વચનો, વચનામૃત, આ તમામ શાસ્ત્રોનો અભ્યાસ કરી અને તટસ્થપણે એ આપણા મહારાજ, સર્વોપરી મહારાજને ઓળખી શકે છે. ઘણા બધા મહારાજના સર્વોપરીપણાના ચરિત્રો પણ છે. હમણાં જ અહીંયા પૂજ્ય ગુરુ મહારાજ પાસે એક મહંત સ્વામીનું જીવન, એ આપણા કૃષ્ણ માનદ સ્વામીનું જીવન વંચાય છે, એમાં સર્વોપરી નિરૂપણ આપેલું છે. એમાં સરસ પ્રસંગો સર્વોપરી મહારાજના આપેલા છે. તો આવા ઘણા બધા સંપ્રદાયમાં ઘણા બધા લેખકો સંતોએ આપણા મહારાજના સર્વોપરીપણાના પુસ્તકો બહાર પાડ્યા છે, તો એના દ્વારા પણ આધાર લઈ પણ તટસ્થ ભાવથી અને સર્વશ્રેષ્ઠ કોઈ સાચા સદગુરુ મળી જાય તો મહારાજના સર્વોપરીપણાને આપણા હૃદયમાં દૃઢ કરાવી શકે. તો શરણ્ય કોણ એ વિષયને અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ. હવે આપણી મૂળ વાત હતી કે આપણે એવા ભગવાનના શરણે આવ્યા છીએ, છતાંય આપણા જીવનમાં દુઃખ રહી જાય છે, તેનું કારણ શું? તો એનું કારણ એક જ કે આપણી શરણાગતિમાં કાંઈક ખામી છે. આપણી શરણાગતિ પૂર્ણ નથી થઈ એટલા માટે આપણા જીવનમાં કાંઈક ખામી રહી જાય છે. તો એવા શરણાગત થવા માટે શું ક્વોલિટી છે? જેમાં જે બાર સાયન્સ એના શિક્ષકોની ભરતી કરવી હોય તો એની કાંઈક ક્વોલિફિકેશન્સ હોય કે આટલું ભણ્યા હોય, જેમ કે એને બીએસસી કરેલું હોવું જોઈએ, બીએડ કરેલું હોવું જોઈએ, આટલા વર્ષના અનુભવી હોવા જોઈએ, આવી એને સ્કિલ હોવી જોઈએ, એ બધું જ એનામાં ક્વોલિફિકેશન્સ આવે પછી એને બાર સાયન્સની નોકરી માટે લાયકાત મળે. બસ એ જ રીતે આપણે એક હરિભક્ત છીએ, આપણે એક મહારાજના આશ્રિત છીએ, તો આપણામાં પણ એવા આશ્રિત તરીકેના ક્વોલિફિકેશન્સ હોવા જોઈએ. તો એ ક્વોલિફિકેશન્સ કયા છે? છ છે. આમ તો આ લખી લેવા જેવા છે અને યાદ રાખવા જેવા છે. ધીરે ધીરે છ એ છ પહેલાં બોલીએ છીએ અને પછી આપણે એને એક પછી એક ચર્ચા કરીશું. પહેલું છે આનુકૂલ્યસ્ય સંકલ્પઃ. શું કહ્યું? સાથે સાથે બોલતા જજો, જ્યાં બેઠા હોય ત્યાંથી. આનુકૂલ્યસ્ય સંકલ્પઃ. બીજું પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. શું છે? પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. ત્રીજું છે રક્ષિષ્યતિ ઇતિ મે વિશ્વાસઃ, રક્ષિષ્યતિ ઇતિ મે વિશ્વાસઃ. ચોથું છે ગોપ્તૃત્વ વર્ણમ તથા, ગોપ્તૃત્વ વર્ણમ તથા. અને પાંચમું આત્મનિક્ષેપમ, આત્મનિક્ષેપમ. અને છઠ્ઠું છે કાર્પણ્યમ. આ છ શરણાગતિના લક્ષણો રામાનુજ સંપ્રદાયમાં રામાનુજાચાર્યએ પોતાના ગ્રંથમાં વર્ણવ્યા છે, પણ આપણા વચનામૃતો દ્વારા, આપણા સંપ્રદાયના ગ્રંથો દ્વારા પણ એ પ્રમાણભૂત છે. અને મહારાજે પણ એ છએ છ લક્ષણને પ્રમાણભૂત કહ્યા છે, એટલે એ જ લક્ષણ આપણા માટે પ્રમાણભૂત છે એ કહેવામાં કોઈ વાંધો નથી. આ છ લક્ષણો જ્યારે આપણામાં આવે ત્યારે આપણે પૂર્ણ ભક્ત કહેવાઈએ. આજે સત્સંગમાં ઘણા બધા ભક્તો છે, ભક્તોની સ્થિતિ પણ જુદી જુદી છે. કોઈ જો આપણે એક જ સંત પાસે બેસતા હોઈએ, એક જ સભામાં એક જ પ્રકારની કથાવાર્તા સાંભળીએ છીએ, એક જ સંસ્થા સાથે જોડાયેલા છીએ, એક જ ગુરુ આપણા છે, છતાંય કોઈ ભક્ત છે એ અધ્યાત્મના શિખર ઉપર પોતાની સ્થિતિ છે, અને એક છે એને હજી જગતના વિષયોમાં છપછબ્યા કરે છે. આ બંનેના સ્થિતિમાં આટલો બધો તફાવત, એનું કારણ શું? એનું કારણ પણ આ જ છે, એનામાં આ શરણાગતિના પૂર્ણ લક્ષણો નથી. કારણ કે ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય, આ એકાંતિક ધર્મ કરતાં પણ શરણાગતિ એ એક સ્ટેપ આગળ છે. એ આપણે આખે આખા વિષયને માણીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે. હા, શરણાગતિ શરૂઆતમાં પ્રારંભ છે ત્યારે એક પ્રારંભિક અવસ્થા છે, પણ જ્યારે પૂર્ણ કક્ષાની શરણાગતિ આવે ત્યારે એકાંતિક ભક્ત કરતાં પણ ઉચ્ચ સ્થિતિ આવી જાય છે. બે મિત્રો નાનપણથી જ સાથે ભણ્યા હોય, એક જ કોલેજમાં હોય, એન્જિનિયરિંગ કર્યું હોય, બંનેને એક જ સરખા પ્રમાણપત્રો મળ્યા છે, બંને એક જ દિવસે નોકરી મેળવવા માટે પોતાની કોલેજમાંથી વિદાય થયા છે, છતાંય એક આજે 5 લાખની નોકરી કરે છે અને બીજો 5000માં આજે આટા મારે છે. કારણ? કારણ બંનેના કોઠાસૂજ, આવડત, બંનેના પ્રામાણિકતા, આવા જે આંતરિક ગુણો છે, પોતાની પર્સનલ સ્કિલ્સ છે, એને આધારે બંનેના તદ્દન તફાવત પડી જાય છે અને એને આધારે એની એક સ્થિતિ બને છે. એમ અધ્યાત્મ માર્ગમાં પણ બાહ્ય વ્યવહાર, બાહ્ય વિચાર, વર્તન એ બધું જ એક સરખું હોય, છતાંય એકની સ્થિતિ એ અખંડ મહારાજની મૂર્તિમાં રહેતા હોય, જેને આ જગતનો કોઈ ભાવ અડતો ન હોય, અને એકની સ્થિતિ એ હજુ ઘણી ઓછી હોય. તો એનું કારણ, કારણ બસ આ જ કે શરણાગતિમાં ક્વોલિટીઝમાં ફેર છે. તો એક પછી એક ક્વોલિફિકેશન્સમાં પહેલું ક્વોલિફિકેશન એટલે કે પહેલું લક્ષણ એ છે આનુકૂલ્યસ્ય સંકલ્પઃ. આનુકૂલ્યસ્ય સંકલ્પઃ સાવ સામાન્ય અર્થ છે, સરળ યાદ રહી જાય એવી રીતે. ભગવાનની અનુકૂળતા પ્રમાણે આપણા સંકલ્પો હોય. શું? ભગવાનની અનુકૂળતા પ્રમાણે ભક્તના સંકલ્પો હોય, આ પહેલું લક્ષણ છે. જેમ એક પતિવ્રતા નારી છે, એક સ્ત્રી છે, એ 100% પોતાના પતિને અનુકૂળ પોતાના સંકલ્પો કરશે. મારા પતિને આવા વસ્ત્રો ગમે છે તો હું એવા વસ્ત્રો પહેરું. જો પોતાનું જરાય નથી, એક પતિવ્રતા સ્ત્રીની આ વાત થાય છે, જેને પોતાનું કાંઈ નથી. મહારાજને આ ગમે, મારા પતિને આ ગમે તો હું આવા વસ્ત્રો પહેરું, મારા પતિને આ ભાવે તો આજે આ રસોઈ બનાવું, મારા પતિની મરજી આમ છે તો હું આમ કરું. આ એક પતિવ્રતા સ્ત્રીના લક્ષણો શાસ્ત્રમાં કહ્યા છે. 100% એ પોતાના પતિને અનુકૂળ વર્તે છે, બસ એવી જ રીતે ભક્ત છે એણે 100% પોતાના ભગવાનને અનુકૂળ થઈને રહેવાનું હોય. જ્યારે એમ રહી ત્યારે જ એ શરણાગતિનો છઠ્ઠો ભાગ એને સિદ્ધ કરી દીધો, નહીતર ચાકર તેરા પણ કહ્યા કા ન કરે તો શું કામનું? નોકર હોય, ઘરમાં રહેતો હોય, ઘરનો લાભ જ લેતો હોય, બંગલામાં આખો દિવસ મોજથી સેટી સોફા ઉપર બેસતો હોય, બપોરે ખાવા ટાણે સારામાં સારું ભોજન પોતે જમતો હોય, આ બધુંય કરે પણ ઘરનું ધ્યાન ન રાખે, બંગલાનું ધ્યાન ન રાખે, કોઈ ચોર આવીને ચોરી કરી જાય તોય ધ્યાન ન રાખે, તો એ નોકર કહેવાય? એ પોતાના માલિકને અનુકૂળ ન કહેવાય તો એ સાચો નોકર નથી, એ સાચો સેવક નથી. પણ સાચો સેવક હોય એ તો પોતાના માલિકને અનુકૂળ વર્તન કરે છે. એમ ખરેખર ભગવાનના જે શરણાગત છે એ 100% ભગવાનને સામું ધ્યાન રાખે છે, ભગવાનની અનુકૂળતા પ્રમાણે પોતાના દૈહિક સુખ, પોતાના વ્યવહારિક સુખ, પોતાના ભૌતિક સુખ એના માટે એની સામું નથી જોતા. નહીતર ઘણી વખત આપણે આજે ખરેખર આવું હોય કે આપણી અનુકૂળતા કેમ છે એમ આપણે ભગવાનને અનુકૂળ કરીએ. એક બાપા હતા ને બાપાને પૂછ્યું, કાંઈ ભજન કરો છો કે નહીં? એટલે બાપા કે સ્વામી કરું છું ને ભજન. ક્યારે કેટલું ભજન કરો છો? સ્વામી આમ તો ઘણું ભજન કરું છું પણ હમણાં મોસમ ટાણું છે ને એટલે નથી થતું. પૂજા કરો? હા હા સ્વામી, પૂજા આપણે બાપ દાદાનો સત્સંગ છે એટલે પૂજા તો નિયમિત કરવાની હો. પણ શું? પણ સ્વામી હમણાં એવું છે કે મોસમ ટાણું છે એટલે આખો દિવસ વાડીએ રહેવાનું થાય એટલે રાતે વાડીએ જ રહું છું એટલે ઘણા સમય ત્યાં ઘેરે ગયો નથી એટલે પૂજા નથી થતી. તો બપોરે ભોજન આવે છે? તો ભોજન આવી જાય સ્વામી. એ કરો છો? હા એ કરીએ છીએ. તો પૂજા એવી રીતે ન થાય? એટલે આ તો એક સામાન્ય માનસિકતા છે. આપણી જેમ અનુકૂળતા હોય એમ આપણે ભગવાનને અનુકૂળ કરીએ છીએ. આપણે અનુકૂળ હોય તો આપણે મહારાજના દર્શને આવીએ, આપણે અનુકૂળ હોય તો ભજન થાય, આપણે અનુકૂળતા હોય તો સભામાં અવાય, બધું જ આપણી અનુકૂળતા પ્રમાણે ભગવાનનું ગોઠવાય છે. પણ ખરેખર શરણાગતિનું એ લક્ષણ છે કે ભગવાનને અનુકૂળ આપણે થવા જોઈએ. આપણે જો સંપ્રદાયમાં એક રીત છે કે કાયમી નિયમ ચેષ્ટા કરવી, બરાબર? ઘણા ભક્તો આજે ગમે તેવી પરિસ્થિતિ હોય તો એ નિયમ ચેષ્ટા તો ક્યારેય મૂકે જ નહીં. એટલે એક ભક્ત હતા, એના ઘરે મહેમાન આવ્યા. મહેમાન તો ભાઈ બધાય સત્સંગી હોય એવું તો ન જ હોય, કોઈ સત્સંગી કોઈ બિન સત્સંગી હોય. એટલે મહેમાન હતા એ બિન સત્સંગી, એને કાંઈ સત્સંગ હતો નહીં. ભગતને ઘેરે આવ્યા પણ ભગતને તો સાંજનો સમય પ્રમાણે આરતી કરવાની, નિયમ ચેષ્ટા કરવાની બધું નિયમિત ફિક્સ હોય. એટલે પહેલાં એ આવ્યા અને ગામડેથી આવતા હોય, ઘણા સમયે શહેરમાં આવ્યા હોય એટલે બધાએ ગોઠવું કે આ વખતે આપણે સાંજે પિક્ચર જોવા જઈએ ટોકીઝમાં. એટલે ભગતને વાત કરી, ભગત આવી રીતે આપણે ફિલ્મ જોવા જવાનું છે, તમે આવશો ને? ના ભગત, જો હું નહીં આવી શકું, તમે બધા જાઓ અને આનંદથી જોઈને આવી જાઓ, હું અહીંયા ઘરનું ધ્યાન રાખીશ. લ્યો હવે અમે ગામડેથી કેટલા વર્ષે અહીંયા આવતા હોય અને તમે ન આવો, અમારી કાંઈ વેલ્યુ ખરી? હવે આમ ભગતે કીધું એટલે કાંઈ વાંધો ને, હાલો હું આવીશ. બસ ભગતે ના છૂટકે હા પાડવી પડી. ભગત ગયા, નિયમ ચોક ટોકીઝમાં બેઠા અને ઓલું ચાલુ થયું, એક પછી એક શરૂઆત આમ ઓલા ચિત્રો મળ્યા દેખાવા. આ બાજુ ભગતને ટાઈમ થઈ ગયો ને ભગતે ચાલુ કર્યું, પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવો નવતમ લીલા રે. એટલે આપણે બંધ થાવ ને હવે હું મંડી પડ્યા છો ક્યારના? મારે નિયમ છે મારે, પણ અત્યારે કંઈક સાંભળવા તો દો. તો નહોતું આવું ને ઘરે રહેવું તું ને? તો હું તો ના જ પાડતો હતો ભાઈ, મારે તો ઘરે જ રહેવું તું. તમે પરાયણ તેડીને લેવા છો, કહેતા જોયો જાઓ. હા હા જાઓ જાઓ. ભગત ઊભા થઈને વિહેવા, બસ જોતું હતું. ગમે એવી પરિસ્થિતિ થાય પણ આપણી અનુકૂળતા, ભગવાનની અનુકૂળતા પહેલાં, આપણી અનુકૂળતા પછી. આવી દ્રઢતા હોય તો ખરેખર આપણે ભગવાનને અનુકૂળ થઈ શકીએ અને એ સાચી શરણાગતિ થવાય કહેવાય, ને ત્યારે એકાંતિક ભક્તોના લિસ્ટમાં આપણું નામ ચડે. આને કહેવાય આનુકૂલ્યસ્ય સંકલ્પ, ભગવાનની અનુકૂળતા પ્રમાણે આપણું વર્તન હોય. હા, ભગવાનની તમામ આજ્ઞાઓ છે એ ભગવાનને અનુકૂળતા છે. ભગવાનને શું ગમે છે તો એ ભગવાને આપણને ધર્મામૃત શિક્ષાપત્રીમાં લખ્યું છે, અમારા સંતોએ આમ વર્તવું, અમારા સંતોએ સ્ત્રી સામું જોવું નહીં, અમારા સંતોએ આમ રહેવું, અમારા ભક્તોએ ક્યારેય બહારનું ખાવું નહીં, અમારા ભક્તોએ ક્યારેય લસણ ડુંગળીવાળું ખાવું નહીં, નિયમિત ઉઠીને પૂજાપાઠ કરવા, આટલી માળા કરવી, આમ કરવું, જે બધું જ શિક્ષાપત્રીના વચનો છે એ ભગવાનની અનુકૂળતા છે, ભગવાનની આજ્ઞા છે. જો એ જેટલી દ્રઢ થાય એટલું ભગવાનનો આપણો શરણાગત ભાવ પાકો. આપણા ભવ્ય ઇતિહાસની સામે આપણે દ્રષ્ટિ કરીએ તો ભક્તો આના માટે પોતાના ગળા કપાવવા તૈયાર થયા છે. અરે ગામ છોડવા પડે તો ગામ છોડવા માટે તૈયાર થયા છે. કેટલી દીકરીઓ સાસરે ગઈ છે અને સાસરેથી પાછી આવી છે. સાસરે સાસુ સસરાઓના દુઃખ સહન કર્યા છે પણ પોતાના નિયમો નથી મૂક્યા. પોતાના પરિવારને છોડ્યો છે પણ અરે કેટલાક તો પોતાના દેહનો ત્યાગ કર્યો છે પણ ભગવાન નથી મૂક્યા. ભગવાનની અનુકૂળતા, આપણી અનુકૂળતા હોય કે ન હોય પણ મારે આ ન છૂટે, આવો દ્રઢ ભાવ. આહા, ગામ લોધિકાના અભેસિંહ દરબાર, 800 પરગણાનો બાદશાહ એ જામ સાહેબ, એમનો જન્મદિવસ. આ બાજુ બધા જ મોટા મોટા ખંડિયા રાજાઓને આમંત્રણ આપવામાં આવેલું એટલે અભેસિંહ પણ એક એમાંના રાજા, એમને પણ આમંત્રણ આવ્યું એટલે અભેસિંહ તો ગયા જામનગર જામ સાહેબના દરબારમાં. એ સરસ મજાનો આલિશાન મહેલ અને એમાંય બધા માટે સુંદર સિંહાસનો ગોઠવાયેલા, જામ સાહેબ ઉપર ઊંચા સિંહાસન ઉપર બેઠા છે. એક પછી એક કાર્યક્રમો થવા લાગ્યા, કાર્યક્રમ ચાલુ થયો, ગવૈયાઓએ ગાન ચાલુ કર્યું, નૃત્યાંગનાઓ નાચગાન કરવા લાગી, તબલાના તાલ દેવાયા, એકદમ વૈભવી અને રાજસી વાતાવરણ થઈ ગયું. આ બાજુ અભયસિંહજી જેમ કાદવમાં કમળ ખીલું હોય, જળમાં જેમ કમળ હોય, એમ અભયસિંહ દરબાર આંખો બંધ કરી મહારાજની મૂર્તિમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે. કેવી સ્થિતિ! આપણે સાંભળ્યું છે કે જનક રાજાએ જળ કમળવત રહેતા, સંસારમાં રહેતા પણ સંસારનો સ્પર્શ ન થયો, આ જળ આ જનક રાજા જ જોઈ લ્યો. આજે પણ ઘણા ભક્તો એવા હોય જનક રાજા જેવા, સંસારનો જેને સ્પર્શ ન થયો હોય, આંખો બંધ કરી અને બેઠા છે. દ્રષ્ટિનો સંયમ કેવો હોય છે! આપણે જો રસ્તામાં જતા હોય તો આમ પોસ્ટર્સમાં કોનું ફોટો છે અને કોનું કયું ફિલ્મ હમણાં બહાર પડ્યું છે એ જોવાઈ જાય, પણ નહીં, એટલી દ્રષ્ટિ સંયમમાં. સામે નૃત્યાંગનાઓ નાચગાન કરે છે પણ નહીં, આંખો ખોલીને જોવે બીજો ભગવાન, મૂર્તિ સિવાય બીજું કાંઈ નહીં. હવે નાચગાન પૂરા થયા, આ બાજુ કસુંબાઓ તૈયાર થયા ને એક પછી એક પ્યાલીઓ ભરી અને પીરસાવા મળી, એમ કરતા કરતા અભેસિંહ પાસે પ્યાલી આવી. બાજુવાળે ઠોહો માર્યો, અભેસિંહ લ્યો લ્યો, આ કસુંબો તૈયાર થયો છે, લ્યો લગાવો ઘૂંટ. ના ભાઈ, હું નથી પીતો, તમને ખબર છે હું નથી પીતો, આગળ ચાલો. અરે અભેસિંહ, એમ થોડું ચાલે, હવે આજે તો લેવો જ પડે, આજે તો આપણા જામ સાહેબનો જન્મદિવસ છે, આજે લઈ લ્યો, આજે ના ન પડાય. ના ભાઈ, ના, મેં કોઈ દી લીધો નથી અને મારા ભગવાનની આજ્ઞા છે એટલે હું ન, જો જો કાંઈ જરાય ફૂફાડો નથી, બસ શાંતિથી ને સોફ્ટલી, બાકી કેવા શૂરવીર છે તો આગળ ખબર પડશે, પણ ધર્મ પાળવામાં ઘણી વખત શું આમ જરાય કોઈ આગ્રહ કરે ને તો આમ, એ ભાઈ અમે આમ ને અમે આમ ને અમે આમ ન કરીએ ને, એમય નહીં, શાંતિથી. ના ભાઈ, મારા ભગવાનની આજ્ઞા છે, હું નહીં લઈ શકું. ઓલો આગળ ચાલતો થયો, ત્યાં એકાદો ચમચો એ જામ સાહેબની પાસે પહોંચી ગયો. અરે જામ સાહેબ, જામ સાહેબ, પેલા અભયસિંહજી એ કસુંબાને પ્યાલી લેતા નથી. હા, એ ભગત છે, ન લે, એમ નહીં, એ એમ કહે છે કે જો જામ સાહેબ ખુદ પોતે આવી અને મને પ્યાલી આપે તો હું લઉં. એમ તો ચાલો અમે આપીએ. લ્યો, ધર્મ રાખવા જઈએ તો આમેય નડે, માંડ છૂટ્યા હતા પાછા. જામ સાહેબ ઊભા થયા, 800 દરબારનો ધણી, ગામનો ધણી, ચાલતા ચાલતા ચાલતા અભયસિંહના પાસે આવ્યા. પ્યાલી લઈ અને અભયસિંહને આગળ તેરી, લ્યો અભયસિંહજી આ પ્યાલી લઈ લ્યો. બાપુ, રેવા દો, હું નથી પીતો, આપને ખબર છે ઘણા સમયથી આ દરબારમાં આવું છું, હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, ગોપાળાનંદ સ્વામીને ગળામાં કંઠી છે, તેરથી દારૂ માટીનો ત્યાગ કર્યો છે, હું નથી પીતો, આગ્રહ ન કરશું. ત્યાં બીજો પાછો ચમચો હતો, બોલો, અરે બાપુ એમ થોડું ચાલે, અભે સિંહ લઈ લો લઈ લો, આ બાપુનો હાથ પાછો ઠેલાય ન ચાલે, ઘોર અપમાન કહેવાય. બાપુ લઈ લ્યો. અભે સિંહ બિચારા વિચાર કરે કે હવે આમાં કાંઈ વાતાવરણ ગરમ થઈ ગયું છે, હવે આમાં કાંઈ ફેર નહીં પડે. એ જ સેકન્ડે અભે સિંહે પોતાના કટાર ઉપર કટાર મ્યાનમાંથી તલવાર કાઢી. બધાને થયું કે હમણાં અભે સિંહજી વાર કરશે ને બાપુને કાંઈક કરશે. બધાએ પણ પોતપોતાની તલવાર કાઢી. વાતાવરણ એકદમ પેલું થઈ ગયું. બીજી સેકન્ડે લોધિકાના દરબાર અભે સિંહજી ગોઠણીયા પહેર થઈ બંને હાથમાં તલવાર રાખીને બાપુની સામે બેસી ગયા. લ્યો બાપુ, આ લ્યો તલવાર ઉઠાવો, આપને દારૂ પાવો જ છે ને, મૂકો તલવારની ધાર અહીંયા, કાપી નાખો ગળું અને પછી રેડી દેજો. તમારું વચન પણ રહી જશે, મારો ધર્મ પણ રહી જશે, પણ જ્યાં સુધી આ ગળામાં ગોપાળાનંદ સ્વામીની બાંધેલી ભગવાન સ્વામિનારાયણની કંઠી છે ત્યાં સુધી તો આ ગળાની નીચે દારૂનું ટીપું ન ઉતરે. ઘડીક વાર તો બધા શાંત થઈ ગયા. ખોદ લોધિકાના ખોદ એ જામ સાહેબ પણ ઠરીને ઠીકરું થઈ ગયા. તલવારનો ઘા કરી દીધો, પ્યાલીનો ઘા કરી દીધો. અભેસિંહ દરબારને બાવડેથી પકડીને ઉભા કર્યા. વાહ અભેસિંહ વાહ, ધન્ય છે તારી ધર્મ નિષ્ઠાને, ધન્ય છે તારી ભગવત નિષ્ઠાને. આવા શૂરવીર અને આવા ટેકીલા દરબાર એ આજે અમારા આ દરબારમાં છે એ તો મને આજે ખબર પડી. ધન્ય છે, માગેલ્યો જે જોઈએ તે માગેલ્યો. આજે આ 800 માળવાનો ધણી એ તમારા કુરબાન છે. આવી ટેક હોય ત્યારે ભગવાનને અનુકૂળ થવાય. કેટલી અનુકૂળતા પોતાના, નહીતર આજે બે જણા આપણને મેણું મારે કે આ તો હાવ બાયલા જેવો છે, આ તો હાવ હાવ ભગત જ રહ્યો, કોઈ દી પાર્ટીમાં ન આવે, કોઈ દી મિત્રો સાથે બેસવા ન આવે, કાંઈ નહીં. હવે આ જમાનો આ જિંદગી મળી છે મોજ કરવા માટે છે. આવા બે બે ત્રણ વચનો કહે એટલે આજના આમ કાચા પોચા ભગત હોય, યુવાન હોય, તણાઈ જાય. કારણ કે આજે માણસને પોતાના સ્ટેટસ માટે મહેનત કરે છે. ભાઈ આપણું સ્ટેટસ નહીં પણ ભગવાનનું સ્ટેટસ, મારા મહારાજનું શું થશે, મારા મહારાજને લોકો કેમ જોશે, જો આ વિચાર હોય તો ભગવાનને અનુકૂળ થવામાં વાંધો નથી. આપણી આપણને આમ જોઈએ ને તો કોઈ ઓળખતું નથી. આ દુનિયામાં આપણને કોણ ઓળખે? હે, ઓળખે છે બધા આપણા મહારાજને આપણા નામથી, કે ભાઈ આ આ છે ને સ્વામિનારાયણનો ભગત છે, બહુ સારો છે. હવે કાલે સવારે એ જ ભગત કાંઈક ખોટું કરે એટલે તરત જ સ્વામિનારાયણ ઉપર લાંછન લાગે કે આ સ્વામિનારાયણનો ભગત આવા જ રહ્યા. પછી શું થાય ખબર? સ્વામિનારાયણ બધાએ આવા ત્યાં પહોંચે. ભાઈ આપણને કોણ ઓળખે? મહારાજને ઉપર આવું લાંછન લાગે, એ વ્યક્તિને તો બધા ભૂલી જાય છે સમાજમાં, પછી એ મહારાજનું નામ વગોવાય. તો પહેલી ફરજ આપણી એ છે કે આપણે મહારાજને અનુકૂળ થઈએ, મહારાજને આપણે આપણને અનુકૂળ ન કરીએ. આ પહેલું લક્ષણ થયું. હવે બીજું, બીજું કયું છે? પ્રાતિકુલ્યસ્ય વર્જનમ. કયું છે? પ્રાતિકુલ્યસ્ય વર્જનમ. ભગવાન ભજવામાં ભગવાનને જે અનુકૂળ ન હોય, આપણને જે અનુકૂળ ન હોય એનો ત્યાગ કરવો. ભગવાન ભજવામાં જે અનુકૂળ ન હોય એનો ત્યાગ કરવો, એટલે કે પ્રતિકૂળતાનું વર્જનમ, પ્રતિકૂળતાનો ત્યાગ કરવો. પછી એ ગમે પદાર્થ હોય, કોઈ ક્રિયા હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ સ્થાન હોય, કે આપણા કોઈ સ્વભાવો હોય, એ તમામનો ત્યાગ કરવો ઇઝ કોલ પ્રાતિકુલ્યસ્ય વર્જનમ. આપણે સાચા દેશભક્ત ત્યારે જ કહેવાઈએ કે જ્યારે આપણને આપણા હિન્દુસ્તાનનું તો ગૌરવ હોય પણ આપણા દુશ્મન દેશો પ્રત્યે આપણને નફરત હોય. રહેતા હોય ભારતમાં પણ ગુણગાન પાકિસ્તાનના ગાતા હોય, ઘણા રહેતા હોય ભારતમાં પણ મદદ એ પાકિસ્તાનને કરતા હોય તો એ દેશદ્રોહી કહેવાય. આપણે નહોતી વાત કરી સિકંદર ભારતમાં આવી શકે એમ ન હતો, પણ કેટલાક એવા દેશદ્રોહીઓ હતા, એણે જ ભારત આપણા દેશ એને મદદ કરી અને આપણા દેશમાં એને એમને સ્વીકાર્યા આવા દીધા, તો એ દેશદ્રોહી કહેવાય, એ પૂરા ભારતને શરણાગત ન કહેવાય. બસ એમ જ ભગવાનને વિરોધી જે હોય એના પ્રત્યે પણ આપણને લગાવ ન થાય, એનું વર્જનમ એનાથી દૂર રહીએ. તુલસીદાસજી મહારાજ તો ત્યાં સુધી લખે છે, જાકો પ્રિયન રામ વૈદેહી. મહારાજે આ આ કીર્તન છે એ ત્રણ વખત, આ ત્રણ પદ છે એ મહારાજે કયા વચનામૃતમાં ગવડાવ્યું છે. જાકો પ્રિયન રામ વૈદેહી સો છાંડીએ કોટી સમ વૈરી. મહારાજે એમાં એમ કહ્યું કે આમાં જે કીર્તનમાં જેમ કહ્યું છે એમ જ આપણે જીવન પર્યંત રહેવું છે. જાકો પ્રિયન રામ વૈદેહી સો છોડીએ કોટી સમ વૈરી. એને છોડી દઈએ કેવી રીતે? કોટી સમ વૈરી જદ્યપિ પરમ સ્નેહી. એ પરમ સ્નેહી હોય, આપણો સ્નેહી સંબંધી હોય તો પણ એને કોટી ગણો આપણો વૈરી છે, દુશ્મન છે એમ જાણીને ત્યાગ કરી દઈએ. મહારાજ કે સત્સંગ, શિવાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, મહારાજ સત્સંગમાં રહ્યાનો ખપ છે છતાંય અયોગ્ય સ્વભાવ ટળતા નથી, એનું શું કારણ છે? મહારાજે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે કોઈ પુરુષ આપણો મિત્ર હોય, આપણો મિત્ર હોય, હવે એ આપણા ભાઈને મારી નાખે તો પછી એ મિત્રપણું રહી? પછી એ મિત્રને માથું કાપવા તૈયાર થાય? શા માટે? કારણ કે મિત્ર કરતા ભાઈનો સંબંધ અધિક છે. એમ જો ભગવાન સત્સંગમાં ભાઈ જેવું હેત હોય તો ગમે તેવા અયોગ્ય સ્વભાવ હોય તેને ટાળી નાખે, એને છોડી દે. તો પ્રાતિકુલ્યસ્ય વર્જનમ, જેટલું કાંઈ ભગવાન ભજવામાં, ભગવાનના ધર્મ પાળવામાં, ભક્તિ કરવામાં જેટલું નડતરૂપ થાય છે એનો ત્યાગ કરે ઇઝ ઇક્વલ પ્રાતિકુલ્યસ્ય વર્જનમ. પ્રહલાદજીએ પોતાના પિતાનો ત્યાગ કર્યો, વિભીષણે પોતાના ભાઈનો ત્યાગ કર્યો, ભરતે માતા કૈકેયી સગી માતાનો ત્યાગ કર્યો. કેમ? ભગવાનને ભજવામાં નેડા. બલિરાજા પોતાના ગુરુ શુક્રાચાર્યનો ત્યાગ કર્યો, વ્રજની ગોપીઓએ પોતાના સગા ધણીઓનો ત્યાગ કર્યો. જેણે જે જે સાચા ભક્તો થયા છે, જેના જેના શાસ્ત્રોમાં ગુણગાન ગવાયા છે, જેને ભક્તનો પરમ પદ આપવામાં આવ્યું છે, એ બધાએ જેને જે નેડા છે એનો ત્યાગ કર્યો છે. એનો મતલબ જોજો, એમ નહીં લેતા તમે કોઈ કે આપણે સ્વામી તો વાતો કરે છે બધા કુટુંબમાં ભાગલા પડાવવાની વાત કરે, ના એવું નથી, પણ પ્રાયોરિટી કોને આપવી એ મહત્વની વાત છે. જ્યારે આપણે આધ્યાત્મિક રીતે જ આપણા જીવ સામું જોઈને જ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મર્મ સમજવાની વાત છે, નહીતર ઘણીવાર મર્મ ન સમજાય ને તોય ઊંધું થાય. પિતાજી ઘેરે હતા અને રવિવારનો દિવસ, અને પિતાજી ટીવી જોતા હતા ખાટલા ઉપર સૂતા સૂતા. એમાં દીકરો બરોબર રવિવારે રમી રમી અને ધૂળ ધાણી કપડાં અને માથું બાથું કાંઈ ઓળેલું રહીને ઘરે આવ્યો. એટલે પિતાજી જોઈને એકદમ ખીજાઈ ગયા, એટલે તને કાંઈ ખબર પડે છે કે નહીં, ભણવામાં કાંઈ ધ્યાન દેતો નથી, રવિવારે સમય મેળવો તો થોડુંક વાંચન કરવું જોઈએ, કાંઈક એવું કર ભાઈ મારું માથું ઊંચું રહે. પેલો છોકરો દોડતો ઘરમાં ગયો, ડામસિયામાંથી બે ઓશિકા લઈ આવ્યો અને પપ્પાના માથાને નીચે નાખી દીધા. લ્યો પપ્પા થઈ ગયું ને માથું ઊંચું, હજી કરવું છે? એટલે આ તો મર્મ સમજવાનું, માથું ઊંચું કરવાનું એટલે કે કાંઈક પ્રતિષ્ઠા વધે એવું કંઈક કરો, એમાં એ મર્મ સમજવાનો છે કે ભાઈ જે ભગવાનના ભજનમાં નડતરરૂપ થાય એનો ત્યાગ કરવાનો છે. બાકી જો સગા સંબંધીઓ મદદરૂપ થતા હોય તો બહુ સારી વાત છે, એના સાથે તો સારા સંબંધો રાખવા જોઈએ. મૂળજી બ્રહ્મચારી સવારે મહારાજને સ્નાન કરાવતા, એટલે એ વખતે એક નાની ત્રાંબા કુંડી હતી, એટલે નાની પણ બે, એટલે બે વાર મૂળજી બ્રહ્મચારીને પાણી ગરમ કરવું પડે. પહેલાં પાણી ગરમ કરી બીજી ડોલમાં ઠલવે, વળી પાછું ગરમ કરે, પછી ઠળવે, પછી મહારાજ એનાથી નાય. એટલે બે વાર ગરમ કરવું પડે. એક વખત એક ડોશીમાં મહારાજના દર્શને આવ્યા, દર્શન જોયું, આ મૂળજી બ્રહ્મચારીને બે વાર પાણી ગરમ કરવું પડે, એના કરતાં મારા ઘરે એક મોટી ત્રાંબા કુંડી છે તો એ મહારાજને આપી દઉં તો સારું. એટલે ગયા ઘરે, મોટી ત્રાંબા કુંડી લઈ અને ચાલતા થયા. ત્યાં એમના દીકરો તેજા ઠક્કર એ આડા પડ્યા, અરે માં તમે આ શું કરો છો? બસ આ મોટી ત્રાંબા કુંડી મહારાજને માટે આપવી છે. અરે માં પછી આપણે શું કરશું? આપણા ઘરે ક્યાં કાંઈ બીજું કાંઈ વાસણ છે? મહારાજ પાસે તો ઘણા દેનારા હોય. અને ડોશીમાને ખીસ ચડી. જા, તું મારા મહારાજના કાર્ય માંડો આવી છો, જા, મારું મોઢું મને તું કોઈ દી મોઢું દેખાડતો નહીં. આટલું કહી દીધું, કહી દીધું એટલું નહીં, આખી જિંદગી ડોશીમાં જીવા શ્યાં સુધી પોતાના દીકરા સાથે બોલ્યા નહીં અને જોયું પણ નહીં. પ્રાતિકૂલ્ય છે વર્જનમ, જો ભગવાનના ભજનમાં નડતરરૂપ થાય છે તો એનો ત્યાગ, એને છોડી દીધા. આપણે તો સત્સંગમાં વિરોધી હોય, ઘસાતું બોલતા હોય, તોય આપણા સ્ટેટસ જાળવવા માટે આપણે એનો ત્યાગ ન કરી શકીએ. કદાચ આપણે સગા સંબંધીનો હોય, મિત્ર હોય, દૂરનો મિત્ર હોય, વર્ષે દાડે એક વખત યાદ કરતો હોય, તોય એ સત્સંગનું ગમે તેમ ઘસાતું બોલતો હોય તો આપણે એને સાંભળી શકીએ, એને આપણે કંઈ ન કહી શકીએ. કેમ? જો આપણે બોલીએ તો આપણને એનું આપણું સ્ટેટસ ઓછું થાય, આપણે એની સાથે સંબંધો બગડે. હે, આપણે મહારાજે જો વચનામૃતમાં બહુ સરસ આ જ વાતને લઈને કીધું કે પાકો હરિભક્ત ખરોખરો ભક્ત એ છે કે જે પોતાની સરસાઈ રાખવા સારું હરિભક્તનું ઘસાતું સાંભળી લે, તે સત્સંગી છે તો પણ મહારાજ કે અડધો વિમુખ જાણવો. શું કીધું? ફરીથી, પોતાની સરસાઈ રાખવા સારું હરિભક્તનું ઘસાતું સાંભળી લે, તેને તો સત્સંગી છે તો એ અડધો વિમુખ જાણવો. પોતાની સરસાઈ નહીં, મારા મહારાજ માટે આમ બોલી જાય હળવેકથી. હાલો, આપણે કંઈ ઝઘડો નથી કરવો, પણ હળવેકથી આપણે આપણા મહારાજનું ગૌરવ છે એવું તો આપણે બતાવી શકીએ કે ભાઈ આવું ન બોલવું જોઈએ. કદાચ તમે એને માન સન્માન ના આપી શકો તો એનો તિરસ્કાર તો ન કરો, એમ કહી અને આપણે આપણા મહારાજનું ઘસાતું એ રોકવું જોઈએ. આવી રીતે જો આપણે વર્તીએ તો એ ખરેખર પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, એટલે કે પ્રતિકૂળતાઓનો ત્યાગ કરવો, આ બીજું લક્ષણ શરણાગતિનું થયું. આવા ઘણા બધા પ્રસંગો સંપ્રદાયના ગ્રંથોમાંથી આપણને સાંભળવા મળે કે જેમણે જેમણે પોતાના ભજન કરવામાં, મહારાજના ભજન કરવામાં પોતાના સગા સંબંધીઓ, પોતાના મિત્રો, પોતાના સાસુ સસરા કે કોઈ આડા એવા છે તો એમને સાઈડ આઉટ કરીને પણ મહારાજને ન્યાય આપ્યો છે, તો એ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ એ શરણાગતિનું બીજું લક્ષણ છે. અહીંયા બે લક્ષણો આજે આપણે જોયા, ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને આ શરણાગતિના આનુકૂલ્યસ્ય આનુકૂલ્યસ્ય સંકલ્પ અને પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ આ બે લક્ષણો અમારા જીવનમાં સાકાર થાય એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.